તો તમને જે રૂચે તે કરો. એ ગ્રંથો વાંચવા લઈ ગયા અને બીજે દિવસે મારે ત્યાં આમ ફગાવી ગયા કે આમાંની એકે વાત મને માન્ય નથી. ચાલુ ખાતાના અમે લોકો એવા ભ્રમ સંબંધ આપતા હોઈએ છીએ. અને આ ફક્ત મારી મોનોપોલી છે એવું નહીં, મોટાભાગના અમે બાળકો એવી જ રીતે ભ્રમ સંબંધ આપતા હોઈએ છીએ કે અમને ખબર નથી હોતી કે જે વ્યક્તિને અમે ભ્રમ સંબંધ આપી રહ્યા છે એને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત ગમે છે કે નથી ગમતા, પુષ્ટિમાર્ગના સિદ્ધાંત મુજબની સાધના કરવાની એની તત્પરતા છે કે નથી તત્પરતા, એને એ ભાવ કૃષ્ણમાં છે કે નથી ભાવ, અને અમે ભ્રમ સંબંધ આપતા હોઈએ છીએ. હવે એ બ્રહ્મ સંબંધ છે કે ભ્રમ સંબંધ છે એ મને કોઈ દિવસે સ્પષ્ટ નથી થતો. ઘણી વખતે મારી પાસે, હમણાં તો હું આપતો જ નથી, મને બહુ બીક લાગતી હોય છે. બાકી એક વખતે એક ભાઈએ મારી પાસેથી બ્રહ્મ સંબંધ લઈ લીધો અને લીધા પછી એમને ઓચિંતી ખબર પડી કે એ મહારાજ હું નહીં, કોઈ બીજો મહારાજ હતો જેના પાસેથી એમને બ્રહ્મ સંબંધ લેવો હતો. ફરી પાછા અપ્રસમાન આવ્યા, ફરી પાછું બ્રહ્મ સંબંધ લીધો. એ મહારાજે પણ પાછો ફરી અમારા ઘરના જ ફરી પાછો બ્રહ્મ સંબંધ આપ્યો. એ મને ચિંતા થઈ ગઈ કે તો આપણે બ્રહ્મ સંબંધ આપ્યો તો કે નહોતો આપ્યો. એક વખતે એવું થયું કે એક વ્યક્તિ આવ્યા મારી પાસે કે અમારે બ્રહ્મ સંબંધ લેવું છે પણ કેટલા રૂપિયા લાગશે પહેલાંથી ખુલાસો કરો તમે. મેં ભાઈ હું બ્રહ્મ સંબંધ વેચતો નથી, આપું છું. ભલે પણ આપો છો પણ કાંઈક તો અમારે પણ આપવું પડશે કે નહીં ભેટમાં? પહેલાંથી ખુલાસો કરો, પોસાય તો અમે લેશું, નહીં તો નહીં લઈએ. મેં કીધું ભાઈ હું આપતો નથી, કોઈ કોહર્તને પકડ, મેં તારો શું ગુનો કર્યો કે તું મને જ પકડી રહ્યો છે? ના ના, તમારા અમારા પિતાશ્રીએ તમારા પિતાશ્રી પાસેથી લીધો હતો. ભાઈ તારા પિતાશ્રી લીલામાં પધાર્યા ને મારા પિતાશ્રી લીલામાં પધાર્યા, હવે છોડને સંબંધને તોડી દે. હજુ તોડવો નથી, બાપનો સંબંધ નભાવવો છે ને પાછો ખરીદવો છે બ્રહ્મ સંબંધ. આવી જાતની કફોડી સ્થિતિ છે. એક ભાઈએ મને એક વખતે લેટર લખ્યો કે અમારા પિતાશ્રી કે દાદાશ્રી, હવે મને યાદ નથી રહ્યું, ને તમારી દાદીમાએ બ્રહ્મ સંબંધ આપ્યો હતો અને ત્યારથી અમારા ઘરમાં ઠાકુરજી બિરાજે છે. હવે અમારાથી સેવા થતી નથી એટલે ઠાકુરજીનો બધો જર ઝવેરાત ને ઠાકુરજી અમે તમને પધરાવવા માગીએ છીએ, પણ તમારે કાગળમાં સહી સિક્કા કરીને આપવું પડશે કે એ ઠાકુરજીનો જર ઝવેરાતને તમે કોઈ દિવસે વેચશો નહીં કે પચાવી નહીં જાઓ. મને બહુ મૂંઝવણ થઈ ગઈ કે એક તો દાદીના વખતનો સંબંધ અને આવી શરત લે, અને ધારો કે હું શરત લખી દઉં અને પછી ડુપ્લિકેટ શણગાર બસાવી દઉં તો એને શું ખબર પડે? એ તો કાંઈ સેવા કરવાનો છે નહીં. એટલે મને બહુ લોચો લાગ્યો. એટલે હું ગયો એ ગામમાં અને ગામમાં મળવા ગયો અને મેં જઈને કહ્યું કે તમારે ત્યાં કોઈ શોકેસ છે કે નહીં કબાટમાં? અને કહું કેમ એમ કેમ પૂછો છો? મેં કીધું તમારા ઠાકુરજીને શો કેસમાં પધરાવી દો, કેમ કે તમને સેવા કરવી નથી અને મારી પાસે ઠાકુરજી મારા માથે બિરાજે છે, મારી દાદીમાના વખતના નહીં પણ મહાપ્રભુજીના વખતના, અને કેટલા બધા સ્વરૂપની હું સેવા કરું. તે વખતે પેલો ઇમરજન્સી ચાલી રહી હતી એટલે ઠેક ઠેકાણે ગુજરાતમાં ઓછા બાળ જય ગોપાલ એમ ભીતો ઉપર લખેલું હતું. તો મેં કીધું હું ઓછા બાળ ને જય ગોપાલમાં માનનારો વ્યક્તિ છું, કેટલા ગોપાલ મારે ભેગા કરવા? એટલે મારા ઠાકુરજી મારે પાસે બિરાજે છે, તમે તમારા ઠાકુરજીની સેવા ન થતી હોય તો શોકેસમાં મૂકી દો અને તમારા ઠાકુરજીની જરઝવેરાતને પણ શોકેસમાં મૂકી દો કે તમારા દાદા આવી રીતે સેવા કરતા હતા. પછી એની બહેને મને કહ્યું કે ના ના મહારાજ, સેવાનો તો અને મારા ભાઈને ભાવ જ નથી. મેં કહ્યું તો શા માટે આવું કરે છે? બોલે આ ઠાકુરજી અમારા જે ઘરના બંગલાના જે એરિયામાં જેટલો બધો એક્વાયર કરીને બિરાજી રહ્યા છે એને વેચવો છે, ત્યાં સ્કાય સ્ક્રેપર બનાવવું છે, એટલા માટે શરત કરી રહ્યો છે. કીધું યાર ગુરુ ગુરુ નીકળ્યો તું ગોસ્વામીઓનો, પણ અમે સમજતા હતા કે અમે વાણિયાઓને છેતરીએ પણ તું અમને છેતરનારો નીકળ્યો. પોતાને સેવા નથી કરવી તેથી મારાથી શરતનામો લખાવે. તો આ પરિસ્થિતિમાં બ્રહ્મ સંબંધ લેવાઈ રહ્યા છે, અપાઈ રહ્યા છે, એમાં કેવી રીતે ખબર પડે કે ફાટફૂટ શું થશે ને શું નહીં થાય? કોઈ પણ વખતે કાંઈ પણ ફાટ, હરિદ્વારમાં તમે આજે જઈને જોઈ આવો, હરિદ્વાર સ્ટેશન ઉપરથી ઉતરો ને, ગોસ્વામી ગિરધરલાલજી મહારાજની હવેલી છે ત્યાં. હું તો સ્ટેશનથી ઉતર્યો ને અચંભામાં પડી ગયો કે અહીંયા ગયા ગિરધરલાલજી મહારાજ હશે. એટલે તે દિવસે તો જઈ શકાય એવું હતું નહીં, બીજે દિવસે હું સેવાથી પહોંચીને ત્યાં ગયો, ગોસ્વામી ગિરધરલાલજી મહારાજને મળ્યો. મેં કીધું આપ કયા ઘરના મહારાજ? એમણે કહ્યું કે જે બધા ઘરના એ અમે પણ. બધામાં કોઈ ઘરના તો હશો ને? ના ના, બધા એક જ ઘરના છે. મેં કીધું તમારું નામ અમે ક્યાંય ટિપ્પણીમાં નથી જોયું. તો એણે મને એટલી સરસ વાત કહી કે તમે ભૂલી ગયા હશો અમને, અમે તમને થોડી ભૂલી ગયા, ભૂલી શકીએ. પછી મેં ઇન્ક્વાયરી કરી તો એ ગિરધારી મહારાજના એક દીકરા જે બાવાશ્રી જે છે એ હોટલ ચલાવે છે, એક દરજી છે, અને પિતાશ્રી પોતે ગોસ્વામી ગિરધરલાલજી મહારાજ છે, હવેલી ત્યાં ચાલી રહી છે. તો ફાટો તો થશે જ, અસરકારક હોય કે બિનઅસરકારક હોય. જ્યારે આપણે સેવાને આવા સ્કેલ ઉપર પ્રોપેગેન્ડા કરી રહ્યા છે કે સેવા કરો, બસ નોંધાવ, હવેલીઓમાં આવો, ઘરમાં સેવા કરવાને આપણે પ્રોત્સાહન નહીં કરશું, તો બધાને આ ગુરુજેને ખબર પડી ગયો કે હવેલી ચલાવવાથી ઘર સરખો ચાલે છે, એ તો હવેલીઓ ખોલશે, અને જે દિવસે એ મેજોરિટીમાં હશે તે દિવસે અમે ગોસ્વામીઓ માઇનોરિટીમાં જશું, અને એ બધા પુષ્ટિમાર્ગી હવેલી તરીકે નોંધાવી જશે. ત્યાં લખેલી છે પુષ્ટિમાર્ગી હવેલી, હરિદ્વારમાં કોઈ દિવસે પણ જઈને જોઈને આવો, ગોસ્વામી ગિરધારી મહારાજની હવેલી. તે તો ફાટા તો પડવાના જ છે, એમાં કાંઈ શ્યામ મનોહરજી હેતુ થાય એવું મને લાગતું નથી. મુદ્દો ફાટા પડે કે ન પડે તેનો નથી. ફાટો તો તે દિવસે પડી ગયો જે દિવસે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકા પાંડવાશ ચૈવ કમુકૃવત સુંજય. કૃષ્ણ ફાટાનો નહોતો, અર્જુનને પણ એ જ ધર્મ સંકટ હતું કે ફાટો પડી જશે તો શું થશે, વર્ણશંકર કાર કહીને તો ફાટો ત્યાં સુધી તાણીને લઈ ગયો. પણ ભગવાને તમારી ગામથી ગીટામાં શું કહ્યું એ તો તમે જાણતા હશો કે અલ્યા માર્યા કોઈનો મારે ન મરે, એ તો અજર અમર કહેવાય, તું તો તારા તીર દીધે રાખને, એમાં તારા બાપનું હું જાય. ત્યારે કરહણીઓ બોલ્યો, એમ આ શ્યામ પણ કહે છે કે તું તારા તીર દીધે રાખને, એમાં તારા બાપનું શું જાય, માર્યા કોઈનો મારે ન મરે, એ તો આત્મા કોઈનો મારે ન મરે, એ તો અજર અમર કહેવાય, તું તારા તીર દીધે રાખને, એમાં તારા બાપનું શું જાય. આમાં કાંઈ કોઈનું કાંઈ જવાનું નથી. આપણે તો મહાપ્રભુજીના વચનનો વિચાર કરી રહ્યા છે, ફાટો પડવાનો હશે તો પડશે, નહીં પડવાનો હોય તો નહીં પડે. મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે, મહાપ્રભુજીનો સંપ્રદાય કયા સિદ્ધાંતોને સ્વીકારીને જીવી શકે છે એ વિચારવાનો છે. પડશે તો પડશે, પડશે તો શું વાંધો છે, નહીં પડે તો શું વાંધો છે. અને કિરીટભાઈ લાભ લઈ જશે તો કિરીટભાઈએ તો ઓલરેડી લાભ લઈ લીધો છે. એક બાલકે કિરીટભાઈને કહ્યું કે હું તમારા પક્ષમાં સર્ટિફિકેટ લખવા તૈયાર છું, આટલા હજાર જો તમે મને આપો તો. કિરીટભાઈએ એ બાલકને પૂછ્યું કે તમે હજી સુધી કેટલા બ્રહ્મ સંબંધ આપ્યા છે? એ બાલકે કહ્યું કે 5,000. કિરીટભાઈએ કહ્યું કે મેં 35,000 બ્રહ્મ સંબંધ આપ્યા છે, તમને સર્ટિફિકેટ જોઈતો હોય તમારી પાસેથી લઈ જાઓ. એ બાલકે મને પૂછ્યું કે દાદા આપની આજ્ઞા હોય તો હું કિરીટભાઈને સર્ટિફિકેટ આપી દઉં. મેં કીધું ભાઈ જો મારી જો તમે મારો અભિપ્રાય પૂછતા હો તો મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે આજની તારીખમાં પુષ્ટિમાર્ગ આપણા પુરુષાર્થથી ચાલી નથી રહ્યો અને આપણી બેવકૂફીથી મટી જવાનો નથી. ત્યારે બાલકે મને પૂછ્યું કે આપ આમ આમ કહીને આપ મારા માટે શું કહેવા માગો છો? મેં કીધું આપના માટે હું કશું જ કહેવા નથી માગતો, હું તો પુષ્ટિમાર્ગ માટે ફક્ત કહી રહ્યો છું કે આપણા પુરુષાર્થથી ચાલી નથી રહ્યો ને આપણી બેવકૂથી મટવાનો નથી. બાકી તો આપે આપે શું કરવું એ તો આપે વિચારવાનું રહ્યું. કિરીટભાઈને સર્ટિફિકેટ આપવું હોય તો સર્ટિફિકેટ આપો, પણ કિરીટભાઈએ તો નહેલા ઉપર દહેલો ચાલી દીધો કે તમને મારાથી સર્ટિફિકેટ જોઈતો હોય તો લઈ જાઓ. તમે રોકી કેવી રીતે શકો કિરીટભાઈને? જે રીતે તમે બ્રહ્મ સંબંધ છૂટથી આપી રહ્યા છે, લેવાઈ રહ્યું છે, જે રીતે હવેલીઓ ચાલી રહી છે, જે રીતે આપણે પોતે ભાગવત કથાને પ્રમોટ કરી રહ્યા છે, તો કિરીટભાઈ પણ દાવો કરી શકે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય કિરીટભાઈ પાસ, ભાગવત તત્વજ્ઞમ પાસ. હવે દંભાદી રહી છે કે નહીં એ તો બાલક કયા દંભાદી રહી છે, કિરીટભાઈ દંભાદી રહી તો એટલે એ કાઉન્ટર ઉપર પણ પાસ. તો ત્રણેય જે ગુરુ હોવાના ત્રણ જે પેરામીટર છે એમાં તો કિરીટભાઈ પાસ થઈ જ રહ્યા છે, તો પછી કેવી રીતે બ્રહ્મ સંબંધના આપી શકે? મહાપ્રભુજી એટલી જ તો આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા પરમ વીક્ષે દંભાદી રહી તન નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ. ભાગવત કથા તો એ કરી જ રહ્યા છે, કૃષ્ણ સેવા પર છે, હવેલીઓ ખોલી રહ્યા છે. દંભાદી રહી તો કોણ જોવા ગયો કે કોણ દંભ કરી રહ્યો છે કે કોણ નથી કરી રહ્યો? એટલે ત્રણેય કાઉન્ટર ઉપર એ પાસ થઈ રહ્યા છે, તો કેવી રીતે તમે રોકી શકશો કિરીટભાઈને? રોકી જ નહીં શકો, ખોટી ભ્રમણામાં ભરી રહ્યા છો. કિરીટભાઈને લાભ લેવો હશે તો લઈ જ જશે. આ તો છે, આજનો લાવો લીજીએ જી, કાલ કોણે દીટી છે? સૂતા માણસનો તો દરેક માણસ લાભ લે ને, એટલે કિરીટભાઈથી બીવા જેવું મને નથી લાગતું બહુ વધારે. જેમને બીક લાગતી હશે એમની બીક લાગતી હશે, મને બીક નથી લાગતી કિરીટભાઈથી. કેમ કે કિરીટભાઈ જો કાંઈ ખોટું કરતા હોય તો બાળકો સાચું નથી કરી રહ્યા, અને બાળકો ખોટું કરતા હોય તો એ અધિકાર કિરીટભાઈને શા માટે ન હોવું જોઈએ? સત્યનો સમદર્શી હોવો તો પહેલો સિદ્ધાંત છે ને ધર્મનો. જો તમે છૂટથી બ્રહ્મ સંબંધ આપી શકતા હો, તમે હવેલી ચલાવી શકતા હો મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ, તો મહાપ્રભુજીનો સિદ્ધાંત કદાચ ગોસ્વામી બાલક જ બ્રહ્મ સંબંધ આપી શકે એવો હોય તો પણ એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત કિરીટભાઈ કેમ ના બ્રહ્મ સંબંધ આપી શકે? જો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને ઓળંગી શકતા હો તો કિરીટભાઈ કેમ ન ઓળંગી શકે? જો કિરીટભાઈ ન ઓળંગી શકતા હોય મહાપ્રભુજીના સિદ્ધાંતને તો તમે કેવી રીતે ઓળંગી શકો? સત્યંતુ સમદર્શનમ, ધર્મનો પાયાનો સિદ્ધાંત સમદર્શિતાનો છે, તો એનો આપણે કેવી રીતે પડશે તો પડશે ફૂટેમાં આપણે શું કરી શકીએ? આજના કોઈ ન મારે ન મરે એ હજાર અમર કહેવાય. અમારા દીક્ષાદાતા ગુરુ ગુસાઈજીએ બતાવેલ પ્રકાર પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર પ્રમાણે પુષ્ટ નથી કરતા, ખાલી હાથ લગાવી દે છે, તો શું તે પુષ્ટ થયા કહેવાય? તેની સેવા ફલિત થાય કે નહીં? મૂંઝવણનો ઉકેલ લાવવા દંડવત સહ વિનંતી. જો એક સૈદ્ધાંતિક વાત તમને કહું કે ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અદ્ભુત ગ્રંથ લખ્યો છે, અને જો અમે લોકો ગોસ્વામી બાલકો એ મુજબનો પુષ્ટ ન કરતા હોઈએ તો એ અમારા પાર્ટમાં કાંઈક ખામી છે છે અને છે જ, એમાં કોઈ જાતના બે મત હોઈ શકતા નથી. પણ ગોસ્વામી બાલક પુષ્ટ કરે તો જ ઠાકોરજી પુષ્ટ થાય એવું ગુસાઈજીએ પણ ત્યાં ક્યાંય નથી કહ્યું. એ પ્રકારે તમે પણ પુષ્ટ કરી શકો છો ઠાકોરજીને, ત્યાં એમ નથી કહ્યું કે ગોસ્વામી બાલકો જ પુષ્ટ કરે. અને શ્રી ગોપીનાથજી પણ સ્પષ્ટ કહે છે કે ગુરુદત્તા સ્વયં લબ્ધામ ભક્તૈરપી સુપૂજિતામ વ્યંગાંગીમપી સેવેત યદિ ભાવો ન બાધતે. ગુરુએ પધરાવી આપેલ પુષ્ટ કરીને ગુરુદત્તામ સ્વયં લબ્ધામ તમને ક્યાંક મળી ગઈ હોય, ભક્તૈરપી સુપૂજિતામ પ્રાચીન ભક્તોએ સેવા કરેલી હોય એવી મૂર્તિ, વ્યંગાંગીમપી સેવેત ખંડિત પણ હોય તો પણ તમારો ભાવ અખંડિત હોય તો તમે સેવા કરી શકો છો, એ આપણને શ્રી ગોપીનાથજીએ છૂટ આપી છે. શ્રી મહાપ્રભુજીએ પણ છૂટ આપી છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષે દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાધરાત તદભાવે સ્વયંવાપી મૂર્તિં કૃત્વા હરે ક્વચિત પરિચર્યા સદા કુર્યાત તદરૂપમ તત્ર ચ સ્થિતમ. કૃષ્ણ સેવા પર હોય, દંભાદિ રહિત હોય, ભાગવત તત્વજ્ઞ હોય એવા ગુરુને શોધીને, ગુરુ પાસેથી પોતાને દીક્ષિત કરીને પુષ્ટિ માર્ગમાં ઠાકુરજીને પુષ્ટ કરાવીને તમે સેવા શરૂ કરો, અને જો તમને એવા ગુરુ ન મળતા હોય તો ગોર મહારાજ ન હોય તેથી કંઈ વાંઢા ન રહેવાય, પરણી તો જવાય, જે મળે તેને પરણો. નથી મળતા ગોર મહારાજ તો શું થાય ઉપાય? પરણી જવાનું, જે મળે તેને. ગોર મહારાજ મળે અને આપણને સરખી રીતે પરણાવી દે તો ગોર મહારાજને રાખીને વચ્ચે પરણવું, ન મળતા હોય તો પોતાની મેલે પરણી જવું. મારે સાથે એક વખતે એવી વિડંબણા થઈ ગઈ કે એક ભાઈએ મને કહ્યું કે અમારે મહારાજ પરણવા છે, કોઈક તમે ગોર મહારાજને ઓળખો છો? મેં કીધું હા ઓળખું છું ને બે ત્રણને. એમણે કહ્યું કે તો અમને એમને આજ્ઞા કરો આપ કે અમને પરણાવી દે. એક બહુ ભવ્ય ગોર મહારાજને ઓળખતો હતો. મેં એમને કહ્યું કે તમે મેરેજ કરાવ છો, વિવાહ કરાવ છે? એમણે કહ્યું હા કરાવ છું. તો મેં ટેલિફોન નંબર આપી દીધો, એડ્રેસ આપી દીધું કે ભાઈ ફલાના ફલાના ભાઈને ત્યાં મેરેજ કરાવવા છે.